પણ પેલા કાચી નું પણ તમારે કાચું પકાવવું છે કે પેલા માગણી હતા, શું હતા? વકીલ હતા તારે ચૌદ નાથ પરગટ થયો. એકદમ મોડા પર તેજી આવી. દસ વર્ષ નાના લાગે છે. મોના લાગો તો નિરંતર સંયમ પરિણામ કેવાય. શું કેવાય? નિરંતર સંયમ પરિણામ. એક સેકન્ડ પણ અસંયમ નહીં, નિરંતર સંયમ. જયારે આજે આચાર્ય મહારાજો ને લૌકિક રીતે સંયમ કેવાય, પણ વાસ્તવિકતામાં સંયમ નથી. ભગવાન ના પાડે. ભગવાન પાડે તે, ભગવાન ના પાડે તે સાચું કે લોક કે ભગવાન કેમ કે છે? સંયમ ના દેખાવા પડાય. ભગવાન શું કે છે? અમે સંયમ કચાયો નો સંયમ ને સંયમ કહીએ છીએ. વિષયો ના સંયમ ને અમે સંયમ કેતા નથી. વિષયો ના સંયમ ને અમે ત્યાગ કહીએ છીએ. આ તો નહીં. અને કચાયો ના સંયમ ને અમે સંયમ કહીએ છીએ. એ સંયમ કરતા કરતા કસાય મુક્ત દશા થઈ, એ પૂર્ણ દશા પૂર્ણ થઈ કહેવાય. સંયમ કરતા કરતા મતલબ સંયમી થઈ ગયા. જયારે આ તો ધ્યાન રહું ત્યારે ધ્યાન બિલકુલ થાય નહી. કયા કયા ધ્યાન વર્તે છે તમને? કયા કયા ધ્યાન તમને હવે વર્તે છે? આત્મ ધ્યાન, વગર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, ત્યાં બધી કયા? તમને કહું કે રિલેટિવ માં જે ડિસ્ચાર્જ ભાવ છે એ માથા ભાવ થાય છે. ડિસ્ચાર્જ માં, ડિસ્ચાર્જ માં માથા ભાવ થાય છે. અને ચાર્જ થતું નથી. માથા ભાવ ઉપર તરત જ એમ કે છે કે આમ ના હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ એમ કે છે. શું કે છે? એ સંયમ, એ સંયમ થતો નહી. મેં તો માથા ભાવ થાય તેની હાથે એકાકાર થવું એનો નમા સંયમ. જુદું જુદું જુદું જુદું રહે છે ને માથા ભાવ થી. આ માથા ભાવ ઇફેક્ટિવ વસ્તુ છે. તળે નહી, તાર્યા તળે નહી. જોતું નહી. અરે આ અત્યારે અત્યારે આ મંગળદાસ કોકને ધડકાવે તો તમને એમાં અંદર થાય કે આમ ના હોવું જોઈએ. ચા માટે ચાને માટે એવું થાય. એટલે મંગળદાસ કરે તે તમે જાણો, આ ભાઈ આવું કરે તે તમે જાણો, અને તમે જાણનારા દેવની વાત. સંયમ પરિણામ ને જાણનારા, અસંયમ ને જાણનારા તમે પોતે. અનુભવ માં આવે છે ને? હા, આ બધું જોયા કહું. આ તાલ અને ઘેર બેન ને કેતા રહ્યો છું. થોડું થોડું કેવા કહી રહ્યા દાદા ભગવાન અચિત દાદા બોલજો એમને. આમ એમને પણ ગુસાય નહીં. ગુસાડું ના ઉભો થયું કદ કરી, કારણ કે એમનામાં આ ગુસાઈ જાય ઉતા. અને એમને દાદા નો સ્વભાવ જ તેવો કે સ્ત્રીઓ નથી એમને મત છે એક જ ના કરી. કારણ કે બુદ્ધિ ની ચુકાશ એની જોડે આ વાતો કરવા જઈએ ગુસાઈ જાય. એટલે કહે હા દાદા તમને યાદ આવે છે કે રીતે આખો દાડો, આખો દાડો યાદ આવે. કુમળી જાતી ની બુદ્ધિ ની પહોંચે ને આખો દાડો. ફેર પડ્યો છે, ફેર પડ્યો છે, બહુ ફેર પડશે થોડા ગાળા તકલો. અમે તો ફરી વાર કે આવીએ આ ચંદ્રી ગોઠવે છે કે અમારે સાઈન ધરાવી. આ જજો બધા આપડે તો ઘણા અત્યાસન છે જો બીજા છે જો એ તો ભા એને ખુબ લાભ પામી ગયા છે. સાહેબ તને મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે તો આ દેહાંત બિહાર દંડ ની શિક્ષા કરવી કે નહીં? મારે બોલ બે તમને મેં મંગળદાસ બનાયા છે, સુધાર્થા બનાયા છે, સુધાર્થા બનાયા છે. મંગળદાસ કરતા હોય તેને ચોખંદાર તમે નથી. શું કહ્યું? જોખમદાર થવું હોય તો તમે છો, થવું હોય તો તમે રાખી કુચી થી ભાગીદાર થતા હોય તો હમણાંમાં તો ભાગીદાર ના હશે. પછી મેં રીત બતાવી કે આ મંગળદાસ ને કેવું કે ભગવાન મારે ભાઈ આ જો આમ ક્યાં આવ્યું અને ચલો પ્રતિ કરજો દાદા નું, મારી ઈચ્છા નથી થતા આખા માસ માં આવ્યું. બીજું આ ગવર્મેન્ટ ના કાયદા પ્રમાણે કામ કરી દીધું. શું કહ્યું? મનમાં ભગવાન તો શું, ભગવાન તો એટલા દયા માણસ છે એ કઈ થોડો ઘોડો હશે ખરો ભગવાન? કેટલા દયા છે તો એક ખાતરી કે છે સાહેબ, બહુ બહુ જીવો ને અમે માર્યા કે તમારે શું જોયે છે મારી પાસે જાણવા માટે આવ્યા છો? ખાતરી કે છે મને સાહેબ, આ મેં બહુ જીવડા માર્યા, બહુ માર્યા છે જીવો, મને તો આ મુક્તિ જેવું હોય નઈ કે છે. તારે પેલો જૈન કે છે સાહેબ, હું તો અકદાર કરો ને કે મેં જીવ માર્યો નથી એટલે મારે તો આ તમારો વિચાર નથી કે છે. શું કે છે? બંને ને અહીં પેસવાનો અધિકાર નથી અહીં મારો ત્યાં, મારા કંપાઉન્ડ માં ક્યાં માયા બંધ, બંને ગુનેગાર છે કે છે. હા સાહેબ, મેં ચૂડું નહીં માર્યું. આ તું ના મારવાનો અહંકાર કરું છું, અને આ મારવાનો અહંકાર કરો, બે વખત મારા કંપાઉન્ડ માં નહીં. શું ખોટું કે છે? ભગવાન ગાડા નહીં હોય બહુ પાકા છે. હવે પાછું આગળ એ પછી આને કહ્યું કે આને માર્યું તેનું ફળ એને એ મળશે, આ તને બતાવ્યું તેનું ફળ તમને મળશે. અહી મારે તો આ મારે કપવામાં નહીં તમારું બેઠા. પણ દાદા ત્રીજી આજ્ઞા માં આવી જાય છે, આપની જે ત્રીજી આજ્ઞા છે એમાં આવી જાય છે, આપની જે ત્રીજી આજ્ઞા છે મારું બધું નથી, હું આપી શકું. આ શું છે? બધું કલ્યાણ પછી અમારે આયા પાડ્યા કરી લોકો નું કલ્યાણ થવાનું છે. હું નિમિત્ત છું અને મારી પાસે સાંકેતિક ભાષા ની વાત છે. શું છે? અને પરીક્ષા તો મેં જ આપેલી, એમ ખોટું ના કર્યું. ગમે એવું સંકેત થાય પરીક્ષા માં આપે. અનંત અવતાર નો માર મેં ખાધેલો છે. તમે ખબર ને, યોજના ની યોજના નો સંકલ્પ કર્યો ત્યાંથી યોજના પૂરી થઈ અને પાણી આવે ખેડૂતો ને મળે છે, તે ખેડૂતો શું ક્યાં જેના સંકલ્પ કર્યો યોજના કરી તેને તે તો એને શું વર્તન પડી છે તે જ દ્વારે તમે ખબર પડી ને. પછી એને તરત ફોરી મળ્યો એ શીખ્યા શું ના શીખ્યા બહુ જગા ફર્યો કે તમે છેવટે હા ફોન કર્યો છે તો એ થાક્યા લોકડે તો ઉતરતા રહે. મારું પ્લાનિંગ છે ને એ પ્લાનિંગ હતું તેમાં થોડો ફેરફાર થઈ ગયો. એ તે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કોઈ સંકેત આવ્યો. તેથી મારું પ્લાન શું હતું કે કોઈ મકાનમાં, ખાનગી પ્રાઇવેટ મકાનમાં, કે કોતો ઝાડ નીચે મારે ઉદ્યાનમાં મારે આ વાત કરી, મારે આશ્રમ પાસે, આશ્રમ તો લોકોએ શ્રમ ઉતારવા માટેનું શાસન ખોરી કાઢ્યું. શું ખોરી કાઢ્યું? શ્રમ ઉતારવાનું સાધન. શું ઉતારવાનું? શ્રમ ઉતારવાનું. હા, ઘણા દાડ કંટાળા હોય, આઈને પછી પંદર હજાર પડી રે ખાય પીએ રે કંટા તો બરોબર સમજે ને. સત્યુગમાં હતું આશ્રમ, તે પોતે મોક્ષ માટે પ્રયત્ન કરતા હતા. અને આ કયુગમાં તો શ્રમ ઉતારવાનું, ઘેર ભાઈ છોકરાને વડવાડે વડવાડે તો મટી ગઈ, તો કોઈ કહેનાર નહીં, વડનાર નહીં, છોકરા પોતાનો ગણાય ને, કોઈ વડનાર નહીં તે રડે. એટલે આશ્રમ પાસે કે શું અમારે હોય નહીં, છતાં આ એને જામું ગયું. હવે આ બધા કે અમે તો બ્રહ્મચર્ય વ્રત પાડવા છે, અમારે આ કહ્યું હતું તો એ મારાથી ના કેમ કહેવાય. એને ઓહો વખત કહી જુઓ કે પૈણો પૈણો હોય ના પૈણે ત્યાં એને મેં જબરદસ્તી કરાય. બધું મારે એને આ રસ્તે લઈ જવો. હવે એ રસ્તો થાય, જ્ઞાન લીધેલું હોય એમને રહેવા માટે વેગ ના થયે. એ તો પછી આ નવા વેગમાં ઉતર્યા આવે, કશું લેવાય નથી, અમારે આમાં પાસ કરી નથી કોમ છે. પણ એટલા એ છોકરાઓ પૂરતું પાંચ ટકા હોય એટલા પૂરતું યાદ કરવો પડશે. તો પછી અમારે આરામ ઝાડ નીચે બેસી નિરતે આપીએ, અમારે કશું હતો. તમારા તંદુરી કે છે આ બદલી નાખો ને કે છે આખું જૈન ધર્મ નું કલ્યાણ થઈ જાય, તમે એકલા જ બદલો. આખું જૈન ધર્મ આખું બદલી જાય આખા હિન્દુસ્તાન. મેં કોઈ ઉદય નથી આવ્યો, સમજવું બધું મને વાંધો નથી, વાંધો નથી, પણ ઉદય નથી આવ્યો, શું કરું? અમે તો ઉદયાધીન હોઈએ. એ તો દાદા એવું છે કે આપે જે કામ કરો બધું વ્યવસ્થિત રીતે થયા જાય. હા, અરે જે માણસોનું ઉપાદાન તૈયાર હો તો આપનો સમાગમ મળે. જે માણસોનું ઉપાદાન તૈયાર હોય તો આપનો સમાગમ મળે. જે ઉપાદાન તૈયાર હોય કે ના હોય, પણ જે ભાગ કરી છે ને એને હું મળું. ઉપાદાન તો હું હા રો ગેડ માં ઊંચો કરી આપું. ધનિક માર્ગ માં નિયમ છે કે ઉપાદાન નિમિત્તે ભેગું થાય કાર્ય થાય. અહી એટલી બધી કે કઈ પણ ઉપાદાન નથી તૈયાર થઈ જાય. સર મને પૂછે છે કે હું અધિકારી ખરો? સર નહીં, મને મળવા માટે તું અધિકારી. એ મળવું એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે એની પાસે. એટલે જેટલા મળે એટલે કોમે રહ્યો. અરે અરે એ શબ્દ આવો અધિકારો છે. સર્કમસ્ટન્સિયલ એવિડન્સ તમારી ભાષાનો જે સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સ શબ્દ બહુ સારો સોગી કહ્યો છે. હું સર્કમસ્ટન્સિયલ એવિડન્સ ભણેલો, બહુ જબરદસ્ત ભણેલો છું એટલે આ શબ્દ નીકળેલો. હું મેટ્રિક માં ફેલ થયેલો છું 1927 માં મેટ્રિક માં ફેલ થયો એટલે આ શબ્દ નીકળેલો. આજે અંગ્રેજી બોલું છું એટલે ક્યાંથી બોલે છે જ ને ખબર નથી. એટલે પછી મને બધા કહે છે દાદા તો બહુ હાઈ લેંગ્વેજ બોલે છે ને બધી બહુ ઊંચું ભણે લાગે. મેં નથી ભણેલો ભાઈ, આ નીકળે બોલે છે નીકળે છે હું જ ભણતો નથી. અને પેલો શબ્દ આવે છે આપણા ચોપડીમાં ડિસ્ચાર્જ થવા જાય છે પણ ચાર્જ ના થવા દે છે. ઋષભદેવ ના વખત થી એક નાની વાત કહું. ઋષભદેવ ભગવાન ના વખત થી આદિ તીર્થંકર એના વખત થી જે આ દેશમાં ભારત દેશમાં ધૂળ પડવા મળી તે તારથી ચોરી ચીતકો થઈ ગયા, કોઈ પૂજો વાળો નથી નીકળ્યો. આ પૂજો વાળો માર ભાગ્યા. આટલા આ ચોરી ચીતકો વખતે પૂજો પડતો પડતો આવ્યો, તે પૂજો વારવાનો માર ભાગ્યા. તથા નિમિત્ત છું એ વાળી જશે. તમારું સહેલું થઈ ગયું ને? તમારી પુણ્ય જી પુણ્ય બોલીએ નિર્દા થઈ ગઈ. સમજો ને, એ બંધ પડ્યો. એનો એ શબ્દ માં બીજા શબ્દ જોડ્યા નહીં. સૌથી પેલા શબ્દો ફેરવો તો લોકો ને પહોંચે નહી, તો આઈએ શબ્દ નહીં પહોંચે. લોકો પહોંચે એવો શબ્દ છે ને, શું કેવા માંગો છે? વિચાર કેતા ને સમજી જાય નહીં. અને નિર્જા કેતો નિર્જરા શબ્દ વાપરીએ. તીર્થંકરો થયા, તીર્થંકરો થયા, તીર્થંકરો કલ્યાણ કરી ગયા ઘણા લોકો. એની હાથમાં બધું થાય, પણ તીર્થંકર ના હોય ને વિજ્ઞાની કોક ફેરો પાકે. વિજ્ઞાની તીર્થંકર તો વિજ્ઞાની હતા, પણ વિજ્ઞાની એની ભાષા ના હોય, એની ખટપટ ના હોય ને. હવે આ વેદાંત માર્ગ માં બે દાખલા છે. ત્યાં 10 લાખ વર્ષથી એના એ દાખલા આવે કે બરેલી દોરીમાં સાપ નિભાવતી. શું કે છે? બરેલી દોરીમાં સાપ નિભાવતી. અને આ ચીપ છે તેમાં ચોજી નિભાવતી. આ બે શબ્દ ચાલુ આવે છે ને, તેને એ દેશે પેલા કઈ બીજા શબ્દ કોઈ આવડ્યા નહીં. કોઈ આ 10 લાખ કોઈ એવો પાછો નહીં કે આ શબ્દ ફેરવ્યા લે તો લોકો ભૂજ પડે. અત્યારે લોકો સમજી ગયા, આ તો દયા માણસો. આટલા ચીપડા જોયા લોકોએ. હવે શું કે, અરે મારે ચીપતવાની ભ્રમણ થાય થાય છે પેલા. એટલે આ લોકો સમજી ગયું બધું. આમ સમજ એના એ શબ્દ મારા શબ્દ એવા ફેરવો કે જગત આપીને થઈ જાય, એક્સેપ્ટ થઈ જાય. શું પછી લાવે વિજ્ઞાની સિવાય કોઈ ફેરી શકે નહીં. આ જૈન ધર્મ પેલા શબ્દ ફેરફાર થાય છે. અને અછેવી રખાય એટલો તમને જે મેં જ્ઞાન આપ્યું છે ને, તે હાથમાં જ રહે. વાંચવું ના પડે, કરવું ના પડે. અને મેં ચેતન કામ કર્યા કરે, બસ વિજ્ઞાન કામ કર્યા કરે. એવું આ વિજ્ઞાન છે. એટલે કોક ફેરો વિજ્ઞાની આ તેને, તેથી આને કહ્યું છે કે અક્રમ વિજ્ઞાની 10 લાખ વચ્ચે એક ફેરો હોય ત્યારે લોકોનું કલ્યાણ થઈ જાય. ઘણા લોકો જેમ તીર્થંકર વખતે થાય એવું આ અક્રમ વિજ્ઞાની વખત ને ઘણા લોકોનું. તીર્થંકર ના માટે તો એમ કહેવાય છે, દરેક તીર્થંકર ના માટે, કે તીર્થંકર તરીકે જયારે જન્મ લે એના 3 ભવ કાળ, 3 ભવ પહેલા એવી એમને ભાવના થાય છે આવી ઉત્કૃષ્ટ ભાવના ભાવ છે. એ જે ખોસ થયું એની ઇફેક્ટ આ તીર્થંકર ના ભાવમાં છે. એ જે ભાવના થાય છે ને કે દરેક જીવ ને સાસન રચ્યા કરો, એની ઇફેક્ટ માં તીર્થંકર. એ તીર્થંકર ગોત્ર બાંધે આ ભાવના. તીર્થંકર ગોત્ર બાંધ્યું, તીર્થંકર તરીકે જન્મ. તીર્થંકર ગોત્ર બાંધ્યું એટલે તીર્થંકર તરીકે જન્મ્યા. તીર્થંકર ગોત્ર બાંધ્યું એટલે ચાર્જ કર્યું કેવાય. અને આ જે તીર્થંકર ભાવ બદલ્યો એ ડિસ્ચાર્જ કર્યું કેવાય. હવે દાદા શું થાય, બે માં મતપતાંતર છે, શ્વેતાંબર અને દિગંબર. દિગંબર એમ માને છે કે કેવું જ્ઞાન થયા પછી માત્ર આખા શરીર માંથી ઓમ એક બીજો તીર્થંકર શબ્દ કાઢતા જ નથી. દિગંબર અને શ્વેતાંબર માં મત મતાંતર છે. દિગંબર એમ કે છે કે કેવળ જ્ઞાન થયા પછી તીર્થંકર આખા શરીર માં ઓમ સિવાય બીજો કોઈ શબ્દ કાઢતા જ નથી. પછી એ ગંધરો એનો અર્થ કરી અને પછી શાસ્ત્રો રચે. ગંધરો એનો અર્થ કરીને શાસ્ત્રો રચે છે. ના, એવું નથી, એવું નથી. શ્વેતાંબર એમ માને છે તીર્થંકરો નું સમોવસન થાય કે જ્ઞાન થયા પછી દેવ લોકો સમોવસન થશે ને, અને તીકડે તીર્થંકર ની દેશના નીકળે. દેશના એટલે બોલવી ના પડે, નીકળ્યા જ કરે. વાણી નીકળે એને દેશ ના કહેવાય. બે પ્રેકર માંથી જે વાણી નીકળે, માલકી વગર વાણી, હું બોલ્યો એવી માલકી નથી, જેને હું પણ એની માલકી નથી, મારા પણ એની માલકી નથી, એ દેશ ના કહેવાય. શું કહેવાય? વિશ્વાસ ભગવાન ની વાણી દેશના અર્થે નીકળ્યા જ કરે, અને તે બધે પોતપોતાની ભાષામાં સમજી જાય. હા, હું જે બોલું છું, કઉ છું કે આ ત્યાં પ્રેકર છે, એ દેશ ના છે, એ દેશ ના. આ દેશ ના ફેર એટલો છે કે આ તાક પડ્યા વગરની કેરી છે પાકેલી, અને પેલી તાક પડેલી છે, માટે આ જરા મોડી લાગે છે, એટલો સ્વાદ આવતો નથી. સમજો ને, કારણ તાક પડ્યા વગરની કેરી, પેલી તાક પડેલી છે, એટલે આ દેશ નો ફેર એટલો છે. નહી તો માણસ માત્ર મંત્ર મુક્ત થઈ જાય. અત્યારે મંત્ર મુક્ત છે, પણ અમારી દેશ ને આમાં જરા આટલું મોડું છે. શું છે? પણ બધાને પોતપોતાની ભાષામાં સમજાય છે. અત્યારે વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય, કોઈ પણ હોય, જૈન હોય, મુસ્લિમ હોય, દિગંબરી હોય, એ તો પોતપોતાની ભાષામાં સમજાય છે. બધું હું શું કહેવા માંગુ છું, કારણ કે તેદારે પોતપોતાની ભાષામાં વર્તતા હતા. સમજ ને, વધારાનું એટલું લખ્યું કે તીર્થંકર વખત માં જાનવરો પણ પોતે એમની ભાષામાં સમજી જતા હતા. જો એ સમજવા જેવી વાત, મારી ભાષા જાનવરો સમજી જાય, પણ જે તીર્થંકર ની સમજતા હતા એ નહીં. આવો જય સચિદાનંદ. રાક્ષસ વગર વ્યવહાર કરવો એમનો ડ્રામા. ડ્રામા કોણ નામ? કે પેલો થોડી વારી લઈ જતો નાટક માં નાટકી વ્યવહાર ચલાવે, પણ વ્યવહાર તેના આધીન કરતા થયા હતા માટે આ વ્યવહાર ઉભો થયો. શું થયું? કરતા થયા હતા માટે વ્યવહાર ઉભો થયો. હવે તમે શું કહો છો કે સાહેબ હું તો કરતા હતો જ નહીં, મારે ભૂલથી મારી બેઠો હતો. શું કહો છો? કરતા હતો નહીં, એમ તો હું હતો જ નહીં, મારી ભૂલથી મારી બેઠો હતો. હું કરતા છું, ત્યાં ભોગતા પણ કોનું? ત્યાં સાહેબ મેં તો કરતા પણ ભૂલથી મારી હતી, ભાઈ ભોગતા પણ ભૂલથી નહીં મારી બા, ભોગતા પણ મંગાતા હતું ભાઈ. સાંભળ્યું ને શું કહેવાનું? હા, કરતા પણ તો છોડ્યા રહ્યું તમે, પણ આ ભોગતા પણ તો મંગાતાનું છે. અને મંગળદાસ ને જો અડચણ કરશે તો હું થાક એમ અરીસામ દેખાડી અને હું કઈ કે તમારી જોડે ગભરાશો નહીં. એટલે તમારે મંગળદાસ એમ કેવું કે આમ શરીરમાં જરા શું કાળા છે, એમાં શું ગભરાવશો? અમે જે તમારી જોડે કહીએ એટલે આમ અરીસા હું જોઈ અને અમે ટોકો ખબો. કે અમે તારા જોડે છીએ, કરી દેજો ને ગમે એવા મહાન દુઃખો આવે તો કરી દેજો. ભગવાન પોતે ખબર ઠોકે તરીકે કેવો, ભગવાન કેવો પેલા તીસરા હતા. ચાલો વિચારજો, આપડે જ્ઞાતા દસતા રહ્યા, ભોગતા નથી, શું નથી ભોગતા નથી, માત્ર જ્ઞાતા. હા, ભોગતા છે, કવિક માર્ગ માં ભોગતા છે, કવિક માર્ગ માં ખબર ની. એટલે શું કહ્યું કવિક માર્ગ માં, કે જીવ વેદકતા વાળો છે, કે છે વેદકતા નું લક્ષણ છે, કે છે વેદકતા નું લક્ષણ હોય તો જાય જ નહીં. આપડે શું કે નિર્વેદ છે, શું છે વેદના, વેદના ને જાણનારો છે, નિર્વેદક છે, નિર્વેદક વેદના ને એ જાણનારો, વેદના ને જાણનાર થયો. અરે નહી વેદના, અમારી વેદનાઓ નહી હશે, આ ફ્રેક્ચર થયું હા સાહેબ, ચકા ભાઈ અહીંથી ઉડી ગયો હતો, આ કશું થયું નતું, પલંગ માંથી ઉભો થવા ગયો, આથી ચાર વર ઉપર ખાલી ઉભો થવા ગયો, કે લાય પેલી બારી વાત જો ઠંડક બહુ આવે છે તો ઉભો થવા ગયો, તારું બોલ શું બેજમ પગ આડો પડ્યો, કે વાટી પડી ગઈ, કે અહીંથી જરા તિરાડ પડી ગઈ, પડી ગયો, પડી ગયો એટલે ફિરાજ પડી. હવે પછી મારા લગ્ન થયું શું, એટલે કોઈ બૂમ બમ પાડી નહી. અમારા રસિકભાઈ બેસી રહેલો, રસિકભાઈ અંદર હોઈ ગયેલા, આ ભાઈ અમારા, અમારી ભાગીદારી કાય, અમારે એક જ ઘર છે, એને અવાજ સંભળાયેલો કે આ શું થયું છે તેમ. પણ એવું હોય તો બૂમ પાડે દાદાજી, હું ઉઠાડવાની કહા છું, એટલે હું છે તે પલંગ પાસે પાછો આવ્યો, આમ બેસી બેઠે આમ હાથ ધારે જાય, અને પછી મેં આમ પગ વાળી અને પેલું એ કરી દીધું, આસન કરી દીધું, ત્યાં ભાઈ ભાગી ગયો આખો, કે ભાઈ થયું થોડું ઘણું રહ્યું છે, પછી આ પલંગ ચડ્યા ગયો ના ચડ્યું, એટલે મેં કોઈ કઈક થયું કહ્યું. એટલે પછી મેં રસી બેન ગુમ મારી, રસી ગઈ પછી ઉપર ઉપર ચડાવી મને કુવાડ્યો. પણ હવામાં રાતે બીજે આવ્યા એના એ કરનારા, પછી હવામાં ડોક્ટર આવ્યા જાતે મોટા દવા કરનારા, સર્જન પોતે જ આવ્યા, પેલું એ લઈને આવ્યા, એમને ખબર પડી શું લઈને આવ્યા, એક્સરે નું મશીન, ના હોય જવા એમ્બ્યુલન્સ લઈને આયા દાદાજી, અમારી વાત માનો તમે, એમ્બ્યુલન્સ નો તમે જરાય અડચ નહીં પડે તો દવાખાનું હેડો, કે મોટો સાધનો સરસ અને અમને બધો ફાવે છે. એટલે ડાક્ટર આયા, ડાક્ટર તમે પણ આયા છો, તમને શી ખબર પડી, અમને ખબર પડી ગઈ કે છે. એટલે પછી ત્યાં ગયો જઈ, પછી બધું જોડ આવ્યું કર્યું, એટલે પછી અહીંયા આગળ ક્રેક થઈ ખબર પડી. પછી મને કહે છે આ તો બહુ દુઃખ થાય તમને, તમે શીર સહન કરો, મને તો ખબર નહીં દુઃખ થયું છે. ડાક્ટર રજા એવી લાગી કે આ દુઃખ તમને થયું નથી, તમે સહનશીલતા લીધી કરો, મને સહનશીલતા કે અહીંયા આગળ તમે ઇન્જેક્શન આપો તો મારે સહન નહીં થતું કહ્યું. કારણ કે અહંકાર હોય તો સહન થાય ને, આ સહનશીલતા કોણ કરે, અહંકાર સહજ ભાવ સહનશીલતા ના હોય. જય, એટલે પછી ત્યાં આગળ બધા પછી ડાક્ટરે, મોટા ડાક્ટરે બીજા ડાક્ટરને કહ્યું આત્મા જોવા જાઓ, કે છે કે આ ફ્રેક્ચર થયું છે તે જ હાસ્ય જતું નથી, જો એમનું હાસ્ય ટેન્શન થઈ તો હાસ્ય તો જુઓ, કે છે અરે તો પાંચ પચાસ હોવા મારે દર્શન કરવા આવ્યા હોય. એટલે ત્યાં ડાક્ટર જોયું કે આ કશું થયા સિવાય એક્ઝેક્ટ નાતા દસતા જ રહે, એટલું બધું આ આ વિજ્ઞાનમાં શક્તિ છે, વાપરે એટલી એના બાપની. જો જે સમજણ આટલે જે સમજે અને આશરે એના બાપનો. હા બસ સમજવાની જરૂર છે, કરવાની જરૂર નથી. સાચું સારું રહેશે. કારણ કે તમે અનંત સુખ ના સાગર છો. કેટલા સુખ ના સાગર? અનંત. એમાંથી આ થોડું બાદ કરીશું, તેથી કઈ અનંત પણ જતું રહેવાનું નથી. અનંત નું અનંત જ રહેશે. શું કહ્યું? એટલે વાંકી દેવાનું જે દુઃખ છે, રાખવાથી તમે આપડે ઉભી જવાનું. નેવું વરે બેઠું, નેવું. હા હા, ઉજવણી એવું કરી. હા, આ લોકો આઈસ્ક્રીમ ખાધો. પેલું છે પાંચ માં સમજાતું નથી લોકો ને, એટલે આ એનો વધારે ફોડવાર કર્યો. ડિટેલ્સ માં પૈસા નિકાલ કરી આવે. શું કરશો? કહો નિકાલ. તમારે નિર્ભય નથી ભાવ કેવું કેમ માને? હે એક જ મને તાજી ફાવે, મને તબાજી નહીં ફાવે. આ બે ચાર પડશે, ચાર પડશે. હું તો જતી રહેવાની જ નથી કેતી. હા, તારે કોઈ હું જતો રહેવા નથી. તારે મારે કોઈ રહેવાય કેમ? નથી તો મારે તો આવો, તો મારથી જતી રહ્યો. પણ મેં પાડ્યો મેં મારો ન્યાય. કઈ ના દેહ્યા તો અમથી ગમત દિવસ નહી કેવો તો બઉ બાકા. તમે તો ગમે એની સાથે મેળ પાડો, એટલે તમારો તો સવાલ જ નથી. તમારે જોડે જોડે બોલો, હું તમને લાવું. એને ઓગણત્રીસ નવ ત્યાંથી રાત્રે માણેકલાલ અરે અગરવાલ જેમ ક્લબ હોલ અમદાવાદ. પણ જે વ્યક્તિને ગુરુ કરવા જાઓ ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે. કામ થઈ ગયું હોય, ગુરુ ગયેલા થઈ ગયા હોય, ઘણું મોડું થઈ ગયા. ગુરુ કરવા જાય ત્યારે ગુરુ ગયેલા થઈ ગયા. પછી બીજો પ્રશ્ન છે એમનો, ઘણી શક્તિ થી ભગવાન માં શ્રદ્ધાપૂર્વક વ્રત રહું છું પણ ડેવલપ કેમ મને એ કરો, શ્રદ્ધા કરી નઈ ઘણી શક્તિ થી વાપરે, શક્તિ પૂરી વાપરે ને કરે છે ને, બોલતા કેમ બોલો. બીજું મકાન માં કણકું કોલસો અને નાળા કરી, નાળા કરી કોઈ મૂકી ગયેલું તેને લીધે કોઈ તાંત્રિક વસ્તુ મારા વિકાસ ને રોકી રહી છે કેમ, સીધો પ્રશ્ન. કોઈ મૂકી જાય કે પૂરો કોલ કરી નાળા કરી હિન્દુસ્તાન વસ્તુ ને મૂકી જાય, મંત્રી ના આજ્ઞા દ્વારા એ ના કર્યું કરવા, શું ના કરે હિન્દુસ્તાન નું. પણ આપડે હિસાબ હોય તો કર્યો હોય એમને એમ ના કરે, આપડે હિસાબ હોય તો ચોથું બીજા ના કામ થાય છે, પોતાનું કામ નિષ્ફળ જાય છે, બીજા કામ કરવા થાય નહીં તો બીજા તમારો નો કામ થતું નથી. એટલે કુદરત તમને ચડાવવા માંગે, ઊંચે ચડાવવા માંગે, તમારા ઊંચે ઉતરું હોય તમારું કામ થશે અને બીજા નો કામ નહીં થાય, તો તમારે ઊંચે ઉતરું છે ઊંચે ચડવું છે, ઊંચે ચડવાનું જો ને તો તમારું કામ નહીં થાય તો બીજા નો થશે, એ તો સારું છે ને, સારું લાગે. અત્યાર સુધી તો સારું જ લાગે છે, અત્યાર સુધી તો સારું લાગે છે. આ ગુરુ કરવાની તમારના છે કે તમારી તમારના થોડા ગુરુ પૂરી થશે, ભક્તિ ભગવાન શ્રદ્ધાપૂર્વક રહેતો હતો ત્યારે તો નહીં થતું, ત્યારે વખતે ભગવાનના પૂરી શક્તિથી કેમાં રહેવું, ભગવાન એ શું અને કેમાં, એને માટે આપણી આપે એ કે અડધો કલાક કરવાનું કે છે, તમારે અડધો કલાક થાય ખરું તમારાથી, કરે છે કરો છો ને એ તમારે, એ તમારે તમારી બધી ની વાત, પણ આ નીકળી એનાથી ફળ ઓછું આવ્યું વસ્તુ આવ્યું તમે જાણો, તો આનાથી તો રોકડું ફળ મળે તો એ કરવાની ઈચ્છા કરી ચોક્કસ. હા તે આ અડધો કલાક કરવાનું છે તે આ બતાવે એ કરી લેવાનું, બસ રોજ બીજું બધું કરવાની, પછી જો બદલાઈ કરવાની નહીં. અને આ મકાન નો શંકુ કોલસાનું જે એલઈડી ફેક્ટ થયું હોય તો આ કરવાથી નીકળી જશે, એટલે બે પ્રશ્નો આના થી ભાગ પણ થઈ જાય. અને ચોથો પ્રશ્ન તમારું કામ લાગ્યો, તમારું કામ નહીં હતું પણ બીજાનું થાય તમારું કામ લાગી ગયો, એટલે બધા પ્રશ્નો ઉકેલ આવી ગયો તમારે. આની જે છે એ ભાઈ તમને દેખાડે છે, તેમ પર જે ઇન્ટર દેખાડી આવે ભાઈ, હા જેવા બધી કેરા બધી કે નહી રાત્રે નૈસર્ગિક ઊંઘ છેલ્લા કેટલાય સમય થી આવતી નથી, કેટલી ઉંમર થઈ ગઈ તત્સ 37 વર્ષ, 37 દુકાને આખી રાત કદા વધતા રહેશે, એક ચલચિત્ર જોતા હોઈએ ત્યાં રાત ની કદા થાય, ચલચિત્ર થઈ જાય ફાયદો કરો ચલચિત્ર જોવા જઈએ ને, આ એવું બધું શું કરવા જઈએ, કેટલી વાર તો ન કરતા આવે ન એટલા પત્રો પણ થતા તો રાત્રે નિદાન નિર્દોષ ગુણ આવે અને ચંદ્રાવાસ ન રહે તેવું કોઈ ઉપાય ખરા, કારણ કે આ બાબતને લીધે બીજી અનેક ઉકેલી સર્જાય જે સ્વાભાવિક છે, આ બાબતનો ઉપાય બતાવવા વિનંતી છે, જેથી તારી માહિતી ગાય લાકડાનો કોઈ ઉપાય બતાવ્યા છે, તે ગોળીઓ ખરાબ કહેતા છે ના કઈ કઈ નહીં, હું તો બતાવી બીજો પ્રશ્ન એનો છે સતત નો, સાડે ચાર મન થી દૂર કરવાનો કોઈ સતત ઉપાય તો ચાલુ મન ની પ્રકૃતિ બંદર સમાન છે. કેવી રીતે? હા, મુંબઈ બંદર કે ભાવનગર બંદર જેવું, ભાવનગર જેવું બંદર. મન ની પ્રકૃતિ બંદર છે. બંદર એટલે કયું બંદર? વાંદરા જેવું. હા, વાંદરા જેવું, માંદરા જેવું. ખરું કે છે ને? તો શું કે છે? મન ની પ્રકૃતિ આવી કુદા આપવાની, કુદા આપવાની, કુદા આપવી કરી દે. ગમે તું વારવા જતા પેલા બતાવી દઉં, બધું છે બધું જગ્યા થોડી જગ્યા છું, પરંતુ મનથી થોડી જગ્યા છે. શું કહું? આ મનથી છોડવાનું બતાવી દઈએ. કેવા કર્મો કરવાથી શારીરિક અને માનસિક પીડાઓ અને રોગો થાય છે? કેવા કર્મ કરવાથી શારીરિક પીડાઓ અને માનસિક પીડાઓ એવા રોગો થાય છે? કોઈ પણ જીવને શારીરિક દુઃખી દું કે માનસિક દુઃખી દું, તેના ફરક કે આપણે શારીરિક માનસિક છે, તે શારીરિક માનસિક આવે તો ભાઈ કહું કે લોકોના દુઃખી જણા પ્રત્યે આવે. અને કારણ દુઃખ આપ્યું હોય તો કારણ આવશે, કારણ ના આપ્યું એટલે ના આવ્યા. એનું નિવારણ શું? એનું નિવારણ, એનું નિવારણ આ મારું સ્વરૂપ નાય. હું શું કરું? આ મારું સ્વરૂપ નાય. બીજો પ્રશ્ન, પતિ પત્ની જેમ પાપમાં ભાગીદાર નથી તેમ પૂરમાં ભાગીદાર કરે જ નહીં. પુણ્ય પાપ એવું કોઈ ભાગીદાર ના કરે. પતિ પત્ની નહીં પણ ભગવાને ભાગીદાર નહીં, કોઈ ભાગીદાર છે. માટે ભલે સારું જ્ઞાન છે, બીજું કોઈ કરવાની જરૂર નથી. બાકી જયારે જ્ઞાન ના હોય ત્યારે પુણ્ય કામ કરવો, લોકોને સુખ આપવો કે એ પુણ્ય હાવ સારો કહેવાય કામમાં, પણ એને કરી શકતા ના. હિન્દુ સમાજમાં કહેવાય છે કે પુત્ર પિંડદાન ન કરે ત્યાં સુધી મા બાપ પોતે જતા નથી. અક્રમમાં મોક્ષ માર્ગમાં પુત્ર કેવી રીતે મદદરૂપ થાય? અક્રમમાં કોઈ પુત્ર કે કોઈ પુત્રી કોઈ મદદ કરનાર છે જ નહીં. તમે જ મદદ કરનાર ને તમે જ એ કરનાર. ભૂલે ભૂલે તમારું બધે બરોબર ને? આ પુત્ર એ પણ વ્યવહારિક વસ્તુ છે. પિંડદાન લે તમારાથી કોઈ જીવને ભય ના પામે, ચિંતિત માત્ર ના ભય પામે, તો ત્યારે અભયદાન છે. આપણા ભરકે તો અને કેટલાક લોકો તો કૂતરો રસ્તા પહેર્યું હોય મારી પતિ ભૂમિ રહી બધા ગોપાલ ની ભૂમિ છે. કેટલાક મોટા અત્યારે ભયા હોય છે, ભયા થયેલો હોય કે ત્યાં વિચાર છે. કુટુંબી છે વાંચ્યા ગયા હતા એ જ્ઞાન લીધું, પણ જ્ઞાન લીધા પછી નાના બચ્ચા ભાવ ની અનુભૂતિ થતી નથી. જેમ તેમ કર્મો ઘટશે તેમ તેમ થશે કે બરાબર લક્ષ બેઠું નથી એ ગુના થઈ સમજાવું.